શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ અગિયારમો અધ્યાય રાજા રઘુગણને ભરતજીનો ઉપદેશ. જડભરતે કહ્યું, હે રાજન, તમે અજ્ઞાની હોવા છતાં પણ પંડિતોની જેમ ઉપર ઉપરની તર્ક વિતર્ક યુક્ત વાતો કરી રહ્યા છો, તેથી શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં તમારી ગણના થઈ શકે નહીં. તત્વજ્ઞાની મનુષ્યો આ અવિચાર સિદ્ધ સ્વામી સેવક વગેરેના વ્યવહારને તત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી. હે રાજન, એ જ પ્રમાણે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞોનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયેલ છે, એવી તે વેદવાણીમાં સર્વથા શુદ્ધ રાગ દ્વેષ તથા હિંસા આદિ દોષોથી રહિત તત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી. જે મનુષ્યને ગૃહસ્થ યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નવત ત્યાજ્ય છે એમ નથી લાગતું, તેને તત્વનું જ્ઞાન કરાવવામાં સાક્ષાત ઉપનિષદ વચન પણ સમર્થ નથી. જ્યાં સુધી મનુષ્યનું મન સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણથી વ્યાપ્ત રહે છે, ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. આ મન જ વાસનામય છે અને વિષયોમાં આસક્ત છે. આ મનમાં ગુણોનો પ્રવાહ ચાલતો જ રહે છે અને તે રાગ દ્વેષાદિ વિકારોથી યુક્ત છે. આ પાંચ ભૂતોથી બનેલું સ્થૂળ શરીર, 10 ઇન્દ્રિયો અને મન, આ 16માં આ મન મુખ્ય છે. આ મન જ દેવ, તિર્યક આદિ ઉત્તમ અધમ ભિન્ન ભિન્ન શરીરોનું નિર્માણ કરવામાં કારણ છે. આ માયામય મન સંસાર ચક્રમાં છેતરનારું છે. આ જ મન પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળીને તેને કાળક્રમે પ્રાપ્ત થતા સુખ દુઃખો અને તેનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવંશ્યભાવી ફળોની અભિવ્યક્તિ કરે છે. જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદા આવિર્ભૂત થતો રહે છે. જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર પ્રકાશિત થાય છે, તેમાં ક્ષેત્રજ્ઞ સાક્ષી રૂપે છે અને ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે. અને તે જ મન ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું પણ કારણ છે. આ પ્રમાણે સારી નરસિંહોની પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે. આ રીતે આ પ્રમાણે સારી નરસિંહોની પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે. વિષયાસક્ત અને વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે. વિષય રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવી દે છે. જેમ ઘીથી ભીંજાયેલી વાટને ખાનારા દીપકમાંથી તો ધુમાડાવાળી જ્યોત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના કારણભૂત અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાત જાતની વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેમનામાંથી મુક્ત થઈ ગયા પછી તે પોતાના તત્વમાં લીન થઈ જાય છે. હે વીરશ્રેષ્ઠ, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક અહંકાર, આ મનની 11 વૃત્તિઓ છે તથા 5 પ્રકારના કર્મો, 5 તન્માત્રાઓ અને 1 શરીર, આ તેના આધારભૂત 11 વિષયો કહેવાય છે. ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ આ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો છે. મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ અને આપલે વગેરેનો વ્યાપાર આ કર્મેન્દ્રિયોના પાંચ વિષયો છે. યથા શરીરનો આ મારું છે એવી રીતે સ્વીકાર કરવો એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની બારમી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને બારમો વિષય માને છે. મનની અગિયાર વૃત્તિઓ દ્રવ્ય, વિષય, સ્વભાવ, આશય, સંસ્કાર, કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિણમે છે. પણ તેમની સત્તા અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ આત્માની સત્તાને લીધે જ છે, આપમેળે અથવા પરસ્પર મળવાથી નથી. આમ હોવા છતાં પણ મન સાથે ક્ષેત્રજ્ઞ આત્માનો કોઈ સંબંધ નથી. આ તો જીવની જ માયા નિર્મિત ઉપાધિ છે. આ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે. આની ઉપયુક્ત વૃત્તિઓ પ્રવાહ રૂપે કાયમ જ રહે છે. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થઈ જાય છે અને સુષુપ્ત અવસ્થામાં છુપાઈ જાય છે. આ બંને અવસ્થામાં ક્ષેત્રજ્ઞ આત્મા કે જે વિશુદ્ધ ચિન્માત્રા ચિન્માત્ર છે, તે મનની આ વૃત્તિઓને દ્રષ્ટા સાક્ષી રૂપે જોતો રહે છે. આ ક્ષેત્રજ્ઞ પરમાત્મા સર્વવ્યાપક, જગતનું આદિકરણ, પરિપૂર્ણ, અપરોક્ષ, પ્રત્યક્ષ, સ્વયં પ્રકાશ, અજન્મા, બ્રહ્મા વગેરેનો પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌના અંતઃકરણોમાં રહીને જીવોને પ્રેરિત કરનાર, સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે. જેમ વાયુ સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઈને તેમને પ્રેરિત કરતો રહે છે, તેવી જ રીતે તે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મ સ્વરૂપ આ સમગ્ર પ્રપંચમાં ઓતપ્રોત છે. હે રાજા, મનુષ્ય જ્ઞાન ઉદય વડે આ માયાનો તિરસ્કાર કરીને, બધામાં આસક્તિ છોડીને તથા કામ ક્રોધ વગેરે છ શત્રુઓને જીતીને, જ્યાં સુધી આત્મ તત્વને જાણી લેતો નથી અને ત્યાં અને તે જ્યાં સુધી આત્માની ઉપાધિ રૂપ મનને સંસારના દુઃખોનું ક્ષેત્ર સમજતો નથી, ત્યાં સુધી તે આ લોકમાં આમ જ ભટકતો રહે છે. કારણ કે આ મન તેના શોક, મોહ, રોગ, રાગ, લોભ, વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. તમારા ભાઈ જેવું ભાસતું મન તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા થવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે. આ મન જોકે પોતે તો સર્વથા મિથ્યા છે, તો પણ એણે તમારા આત્મ સ્વરૂપને ઢાંકી દીધું છે, ઢાંકી રાખ્યું છે. તેથી તમે સાવધાન થઈને તેને શ્રીગુરુ અને શ્રીહરિના ચરણોની ઉપાસના રૂપી અસ્ત્ર વડે મારી નાખો. પાંચમા સ્કંદ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદમાંનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.